પણ એ વફાદાર નોકર ઘરમાં, પછી નિવૃત્ત થયો બિચારા, રાજ તરફથી બધી સગવડતા આપેલી, એને સરસ મકાન વ્યવસ્થા એ તો આપવું જોઈએ, પંચમ જ્યોર્જ ઇંગ્લેન્ડમાં બ્રિટનમાં એટલે શું સવાલ. પણ પછી એકદમ મરણ પથારી આવી ગયો, એટલે પંચમ જ્યોર્જને ખ્યાલ આવ્યો કે હવે મહેમાન થોડા દિન હોઈ શકે, પોતે મળવા આવ્યા, ખાનદાન લોકો સંભારે આવવાને મળવા આવ્યા. સાંભળજો આમાંથી ઘણું, એમ જેટલું તમે સમજો એવો મજાનો પ્રસંગ છે અને ઐતિહાસિક છે. પંચમ જ્યોર્જ આવ્યા, બેઠા, ખુરશી નાખી દીધી. પંચમ જ્યોર્જ એ વખતે જેનો રાજમાં સૂર્ય અસ્ત નહોતો થતો, ભૂમંડળ ઉપર એનો રાજ હોય એટલે અહીંયા અસ્ત થતો, બીજે ઉગે તો ત્યાં એનો રાજ હોય જ એમ. રાજ સૂરજ આથમે નહીં કોઈ એવું રાજ, એ કેવો રાજા તે બેઠો છે. નોકરને કીધું કે તારી કઈ ઈચ્છા હોય તો કહી દે, તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. મહારાજ આપ મારી ઈચ્છા પૂરી કરશો? તો હા. તને લાગે છે કે હું ન કરી શકું? મારાથી શું ન થાય? તો કે મહારાજ તમારાથી બધું થતું હશે. હા હા, કેમ ના થાય? મહારાજ મને એક દિવસ વધારે આયુષ્ય આપો, મારે એક દિવસ વધારે જીવવું છે. પંચમ જોર જોઈ રહ્યું એ કે એવું ના કરી શકું. બસ મહારાજ, આજ મારા અંતિમ દિવસો છે ત્યારે મને વિચાર આવે છે કે મેં એક સમ્રાટની સેવા કરી પણ મારે આજે જરૂર છે, એક દિવસ પણ મને આપી શકતો નથી. એના કરતા મેં પરમાત્માની, ખુદાની, ગોડની જો બંદગી કરી હોત. આજે મારે કશી કમી ના હોત, આજ તમે મારી પડખે બેઠા છો, છતાં તમે મને કોઈ મદદ કરી શકતા નથી, પણ મેં જો પરમ કૃપાળુ પરમાત્માની એવી રીતે સેવા હોત તો મને આજ કોઈ ખાલી પણ ન હોત. કેટલો મોટો બોધ છે! કરવાનું છે કર્તવ્ય ની ના નથી, પણ સાથે આ ભૂલવાનું નથી. સંબંધીઓની સાથે સંબંધ રાખવાનો છે, હેત રાખવાનો છે. ઘરમાં ઘરમાં બધાને પછી બહુ વૈરાગ ચડી જાય, પછી છોકરાઓને હવે આ બધી માયા છે તો લઈ આવ્યો શું કામ પેલા? તું હવે હવે તું કે આ બધી માયા છે તો પેલા નહોતી સમજણ કે આ બધી માયા છે? પેલાથી સમજવું જોઈએ ને. એક બેન ચાલ્યા જતા હતા, એમાં અચાનક અવકાશમાં ખબરદાર ત્યાં ઉભા રહી જજો. એટલે બેન એકદમ ઉભા રહી ગઈ. ત્યાં તો ગલીમાંથી સડસડાટ એક ટ્રક નીકળી, હડફેટ આવી જાત, મરી જાત. એટલે આ બચી ગઈ ભાઈ. આ કે ઓહો હો હો, આ અવકાશી આકાશવાણી મને બચાવી લીધી. એ હાલ્યા જતા હતા ત્યાં, વળી પાછું ખબરદાર ત્યાં જ ઉભા રહી જાય. આવો મોટો પથ્થર ક્યાંકથી પડ્યો બાંધકામમાંથી, આમ જ પડ્યો ને બેન બચી ગયા. એટલે આ ગજબ છે. એટલે બેને પૂછ્યું કે ભાઈ તું વારે વારે બચાવનાર તું કોણ છે? તો કે હું તમારો વેલ વિશર, તમારો હિતેચ્છુ છું. અરે મુવા તે અત્યારે આવ્યો પણ મારા લગ્ન ગોઠવાતા હતા, તઈ ક્યાં ગયો તો? એટલે સંબંધીઓ જે છે એની સાથે કોઈ અણબનાવ કરવાનો નથી, એને તરછોડવાના નથી, જે છે એને હેતથી સાચવવાના છે. પણ મમતા અને સમતાની વાત છે આ. બસ એક વસ્તુ યાદ રાખવાની છે અને એમાં બહુ થોડીક ઝીણી વાત છે, યાદ રહીએ તો સમજવા જોઈએ. સાધના કરવી બહુ અઘરી વાત છે. પહેલાં મમતા બંધાઈ ગઈ ને તો સમતા આવવી બહુ તકલીફ, પછી સમતા ના આવે. પણ જો પેલા સમતા સધાઈ ગઈ તો પછી મમતા જરાય અસર કરશે. અને છે નરસિંહ મહેતાને પહેલાથી સમતા સધાઈ ગઈ. દીકરા આવે તોય ભલે, જાય તોય ભલે, રે તોય ભલે, આ પરણે તોય ભલે, ન પરણે તોય ભલે, કશું નહીં, કારણ કે પહેલા સમતા આવી ગઈ છે. એટલે એને પછી કોઈ ફરક નથી પડતો. પણ સમતા મમતાનો આ બધું ગણિત છે સંસાર સાચવાના. પણ ઘણા લોકો હું તમને એક એ કહું, ત્યારે કહેશું આગળ આવશે વાત, પણ અહીંયા આવ્યું છે કહી દઈ, બીજી વાર કહેશું એમાં, ક્યાં ગમે એટલી વાર કહી, ક્યાં કોઈ યાદ રાખવાનું છે. છોકરાઓ હોય તમારી, એકને જ ન હોય, બધાને હોય, બધાને એટલે તમારે એમ. પણ બહુ ચિંતા ન કરવી, બહુ ચિંતા ન કરે કે જેમાં ભજન ભૂલાઈ જાય, કલ્યાણ બગડી જાય, હાવ હલવાઈ જાય, દેશી ભાષામાં કહી તો બહુ ચિંતા ન કરે. કારણ કે એનું કાંઈક લઈને નહીં આવ્યા હોય હે બાપા. આપણે કર્તવ્ય કરવું, ગીતામાં એ જ કહ્યું, નિયતમ કર્મ પૂરું અર્જુન, તારું કર્તવ્ય કર્મ છે એ તું કરી રાખ, બાકી ગમે એટલી ચિંતા કરો શું થાય. તમે ગમે એટલા સાચવા હોય, હવે કોઈક રસ્તામાંથી અપહરણ કરી વીયો જાય, તમે કરો શું? આપણું કાંઈ હાલે છે? આ તો ભગવાન બચાવે છે, બધું ચાલે છે, આપણા દેશમાં તો બધું ખુલ્લું છે. આ તો ઘરે આવે તે ગંગ નાયા જેવું છે, હે એવું જ છે ને. અને આમે છોકરાને છે ને ભગવાન બચાવે, જેનું મારે હું તમે મોટા થયા છે ને એ ભગવાને બચાવે ત્યારે જ મોટા થયા, બાકી આપણે રમતા હોય. હમણાં નહોતો તોડો આવ્યું, છોકરો બીજે મારે સીડી ઉપર રમતો હેઠે પડી ગયો, ગયો. તમે ક્યાં છોકરાને પૂછડું પકડી ફરી રહેવાના છો? એ કેટલા ગોથા ખાતો હોય, ગમે એટલો પડતો હોય, ગળથોલિયા ખાઈ જાય, પડી જતો હોય છે, તમે જુઓ. પણ એ બચી જાય છે ને, બચી જાય છે. એ એકલો એકલો રમતું હોય, કાંઈ ને જીવજંતુ નીકળ્યું, આ કર્યું તે કર્યું, પણ ભગવાન બચાવે રાખે છે, એનો છે એ છે. આપણે કર્તવ્ય પ્રમાણે કરીએ, પણ અતિશય ચિંતા એ યોગ્ય નથી, એ દુઃખી થવાના ધંધા છે. પણ હવે કાંઈ કીધે છૂટી જાય, મમતા પહેલાં બંધાઈ ગઈ છે એટલે ક્ષમતા આવે નહીં. આપણે ઘણાને વાત કરીએ ને, પણ એ કે એ વાત સાચી, કોઈને કોઈ જગ્યાએ લગ્નનું ગોઠવાય ને પછી આપણે એ મૂકી દે એમાં સુખ નથી, તો કે વાત સાચી છે સ્વામી, પણ અહીંથી નીકળતું નથી. એવું જ થાય, એ ગમે એટલું સમજાવો અહીંથી નીકળતું નથી, ના નીકળે, એ આઉટ ઓફ કંટ્રોલ જ હોય છે. એટલે સ્વજનો છે એની સાથે બગાડવાનું નથી, પણ એક મર્યાદા સમજી રાખવાની છે કે ભાઈ આ ક્યાં સુધી કામ આવે. પંચમ જ્યોર્જ એના માટે બધું હતા, પણ એક મર્યાદા છે ને, બસ એ મર્યાદાથી આગળ બીજું આપણને શું કરી શકે એ શાસ્ત્ર કહે છે. એટલે એનો અહીંયા ગર્વ એક સમજો, બહુ ટિપિકલ અર્થ આવી જાય છે, એ સમજવાનો એમાં જ મજા છે. ગર્વ એટલે અહીં અહંકાર નહીં કે હું ફલાણાનો છું, એ છે, પણ એ આમાં બહુ એનો અર્થ નોમિનલ છે કે હું ફલાણાનો છું, આમ છે તેમ છે, એ બધું બહુ મહત્વનું નથી. ગર્વ એટલે શું એનો જ ફાંકો, પણ કેવી રીતનો? ગુમાન, એનું બળ લ્યો ને દેશી ભાષા, એનું બળ રે, એની હૂંફ રે, પણ ભગવાનનું બળ નહીં, ભગવાનની હૂંફ નહીં. એ પાસે બેઠા હોય તો પાસે બેઠા છે ને, હવે આપણને શું વાંધો, પણ એવું એને એમ ન થાય ઠાકોરજી છે ને પછી મારે શું લેવા દે, આ બેઠો હોય તો ન બેઠો હોય કે ન બેઠો હોય એના શું થવાનું છે, આ છે ને એ બળ આવવું. એ શાસ્ત્ર અને સંતો આપણને કહે છે કે તમે એટલે નિષ્કુળાનંદ સામે આખી હરિબળ ગીતા લખી, ભગવાન સ્વામિનારાયણ પ્રભુ એને જે સ્વરૂપ નિષ્ઠા કે છે, ભગવાનનું બળ રાખો, આનું બળ ન રાખો, રાખો વ્યવહાર રાખો, હાલો ને મમતા રાખો જેટલી રખાય, પણ બળ એનું ન રાખો કે આ છે એટલે આપણે તરી ગયા, આપણને કોઈ ચિંતા જ નહીં. ઘણા લોકો ટાઢકોટે બેઠા, અમારો દીકરો ડૉક્ટર છે, એક વકીલ છે, એક ફેલો છે, એક વેપારી છે, એટલે અમારે કોઈ ક્ષેત્રમાં તકલીફ નહીં, તે હું તમારે કોર્ટમાં જવું છે, તમારે માંદા જ પીડે રાખવું છે, એ હોય તો શું કરે, એટલું બધું કરે જ છે, પણ એનું બળ ન રાખવું. અરે ત્યાં સુધી કે ડોક્ટર આમ બાજુ બેઠા હોય તો આપણે એમ થાય, હા ડોક્ટર સાહેબ આવી ગયા, સાચા ભક્તને એમ ન થવું છે, નહીં આ તો નાડી આપીને જ બેઠા છે, એ જ બેઠા છે, આવ્યા છે જોઈ લ્યો, હા બરાબર. નબદિયા બેદ ક્યાં જાને, નબદિયા બેદ ક્યાં જાને, એ દિલ કી બીમારી હે નબદિયા બૈદ ક્યા જાને. આ તો ભગવાનની સાથે જેને લાગ્યું હોય એની બીમારીને હવે વૈદ નાડીમાં કેમ પકડવાનો છે. એટલે આ આ હરિબળ રાખવું એમ બહુ, તમે તો ભાઈ બધા મારા કરતા જાણકાર છો, બધું જાણો છો, આ તો દયા કરીને સાંભળો છો, પણ પ્રસંગને આમ જો તમે મારે તમારે આત્મસાત કરી લઈએ તો જાગી જવાય એવી વાત છે. પ્રસંગો તો એના જ હું કહીશ, નવા નથી, પણ ચોટ લાગી જાય એ જ કામની હોય છે. મહાભારતથી કોણ અપરિચિત હોય, કદાચ હોય આજની પેઢી, પણ એ મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે પાંડવો અને કૌરવ સગા ભાઈઓ કાકા બાપાના બધા લડવા માટે તૈયાર થઈ ગયા, આ વિષ્ણુ નિષ્ફળ ગઈ, પછી દ્વારિકામાં દુર્યોધન ઉપડ્યો મદદ માટે, ત્યારે ભગવાન તો પડ્યા હતા, વાત જાણીતી, મર્મ મજાના. હા એટલે દુર્યોધન મહારાજના મહેલમાં જઈને માથા પાસે એક ખુરશી પડ્યું છે ત્યાં જઈને બેસી ગયો. એ જાગે એટલે વાત કરું કે હું મદદ માટે આવ્યો છું, આ યુદ્ધ થાય છે તો તમે સહાયમાં જે થાય તે કરો, કારણ કે બે અધિકારી માગવાના ભગવાન કૃષ્ણ પાસે. હવે એ બેઠો છે રાહ જોઈને, ત્યાં અર્જુન આવ્યો. અર્જુનજી આવ્યા એટલે એમણે જોયું કે સૂતા છે પ્રભુ, એ ચરણ પાસે બેઠા. જોયું અર્જુન તરત ચરણ પાસે, એટલે દુર્યોધન અહીં નહીં તે ચરણ પાસે ના બેસવું જોઈએ, પણ ભમરાળાની ભક્તિ જ નહીં જરાય. હાવ કોડો મધુ કોડો હાવ હાવ લ્યો, ત્યારથી જ ખબર પડી જાય માથે કોણ પડવાનો છે અને દાસ કોણ છે. પણ જો મજાની વાત, એ ચરણમાં બેઠા અને રાહ જોવે છે, એમાં અચાનક ભગવાન તો લીલા કરે ભાઈ, એ જાગ્યા અને જ્યાં જોયું ત્યાં સીધી નજર કોના ઉપર પડે, બસ દાસ થશે એના ઉપર ભગવાનની નજર પડશે. દાસના દાસ થઈને જે રહેશે વળી સતસંગમાં, ભક્તિ તેની ભલી માનીશ વળી રાચીશ તેના રંગમાં. સે જે દાસ ઉપર નજર પડે, અમે સારો સેવક હોય તો સૌ પહેલાં યાદ કરે ને, તમારે બહાર જવાનું હોય તો જે સારામાં સારો તમારા નોકર હોય કે જે બહુ દાસ ભાવે તમારી રૂચિ જાણીને સેવા કરતો તેમ કે એને લઈ લ્યો, બધાની નજર પડે. ઓહો અર્જુન તું આવ્યો, હા પ્રભુ કંઈ કામકાજ હોય કહેજો. ત્યારે બોલ્યો બોલ્યો એ કે પ્રભુ હું પણ લ્યો, તમે પણ આવ્યા છો, હા બોલો શું આવ્યા છો. મહારાજ આ મહાભારતનું યુદ્ધ છે એટલે અમે મદદ માટે આવ્યા છું એમ. સારું, બે બે જ માટે આવ્યા છે તો જો આમાં એવું છે, બેયને મારે મદદ કરવી કૌટુંબિક રીતે ફરજ આવે. એટલે એક બાજુ મારા નારાયણી સેના છે, ભગવાનની સેનાનું નામ નારાયણી સેના હતી, અસ્ત્ર શસ્ત્રથી વેલ ઇક્વિપ્ડ એ મારી નારાયણ સેના છે એક બાજુ, એક બાજુ હું, પણ હું કોઈ હથિયાર નહીં લઉં. હવે આ બેમાંથી જે લેવું હોય એ પસંદગી કરવાની છે. એક બાજુ નારાયણી સેના બધા તમામ અસ્ત્રો સાથે, અને એક બાજુ હું કોઈ હથિયાર નહીં લઉં, અડીશ જ નહીં, આ પ્રતિજ્ઞા. અર્જુન માગી લે અને દુર્યોધન કે મહારાજ પેલા હું આવ્યો છું એટલે પેલા મારે માગવાનું છે. ભગવાન કે જો તમે પહેલા આવ્યા છો પણ મારી નજર પહેલા અર્જુન ઉપર પડી છે એટલે પહેલા અધિકારી એનો જ છે માગવાનો. અને દુર્યોધનને થઈ ગયું કે આ ભૂલ થઈ ગઈ, હવે આ જો માગી લે તો પછી મારી પાછળ શું બચે. જે મહારાજ પણ ના વિવેક આમાં એ જ છે કે મારી નજર પહેલા પડી એટલે હું એને પહેલા માગવાનું આપું છું. અર્જુન માગી લ્યો તમે, દુર્યોધનને પરસ્યો વળે, એને મનમાં નક્કી જ હતું જે જોતું હતી કે મારે નારાયણ સેના માગવી છે, આ હથિયાર વગરના બાબાજીને મારે શું કરવા, કાંઈ લડે નહીં કાંઈ કઈ ઉલટાના નડે અને આ તો નટખટી છે. ઘણાને ભગવાન નડતો લાગતો હોય છે, નારાયણ સેના અને સેના જ માગે ને, યુદ્ધ કરવું છે ને હું સેને જ માગે ને. એટલે અર્જુન આ ન માગી લે આ ન માગી લે, એમાં અર્જુને કીધું મહારાજ માગી લઉં તો કા માગો, મહારાજ મારે નારાયણી સેના નથી જોઈતી, મારે આપ બસ છો. દુર્યોધન પ્રસન્ન થઈ ગયો કે હશ મારે જોઈતું તે મળી ગયું. ભગવાન મંદ મંદ હસ્યા દુર્યોધનની સામે જોઈને, તને સંતોષ થઈ ગયો, હા બસ મહારાજ તારે એ જ જોઈતું હતું, એ જ જોઈતું હતું, ચાલો મારી નારાયણી સેના તમને આપી. અને અર્જુન હજી વિચાર કરી લેવો, કારણ કે જો હથિયાર નથી લેવાનો, હથિયાર નથી લેવાનો તો કે મહારાજ જરાય હથિયાર ન લે, કોઈ જરૂર નથી, મારે આપ જોઈએ છે, આમાં મેદાન જીતી જવાય છે. આ કોણ આવું આ જિંદગીમાં આવું પસંદગી કરે છે કે મારે ભગવાન જોઈએ છે અને નારાયણી સેના એક દ્રષ્ટિ બીજું શું છે, આ પૈસો છે, સ્ત્રી છે, છોકરા છે, સંબંધો છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા, આ સંસારમાં જે કંઈ બધું ફેલાયેલું છે એ બધી નારાયણી સેના છે આપણી સામે જ મૂક્યું હોય. એક બાજુ આ બધું છે, કરોડો રૂપિયા, બંગલા, મોટર ગાડી, પદ, પ્રતિષ્ઠા, બધું આ રાજા મહારાજાની સમૃદ્ધિ એક બાજુ એ છે, અને એક બાજુ આ ફૂલ હુંકતા ભગવાન બેઠા હોય, બેમાં જ કયો જોઈએ તો કે મારે ત્યાં આવવું જ છે પણ પેલા આ જોઈએ છે. આપણે બધા દુર્યોધનના ભાઈ છીએ, એ ટાણે એમ થાય કે ના અમારે કશું જ જોતું નથી, અમારે ભગવાન જોઈએ છે, પ્રભુ તમે જ જોયે છે, બસ પર. અને દુર્યોધન ખુશ થઈ ગયા. એટલી દુર્યોધનમાં આ એમાં એટલે આપણે સમજવાનું, આપણામાં એટલી અક્કલ નથી, એમ દુર્યોધનમાં એટલી અક્કલ નથી. સૈન્ય કોનું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું. એની સામે જ રહેવાના હતા ને શ્રી કૃષ્ણ, તેની સામે જ રહેવાના હતા. હવે જેનો ધણી જેની સામે હોય એની સામે લડે કેવું? આટલો એને જો કેલ્ક્યુલેટ કર્યું હોત તો તરત ખબર પડી જાય. હવે જેનો માલિક જ્યાં સામે બેઠો છે અને કૃષ્ણને ઓળખે છે, ઈશારો કરે તો એટલે બાણનો મારે. હે, હવે એનું છે ને એની સામે લડે કોઈ દી, અને તોય મૂર્ખો માગીને બેઠો. જો ડાપણ હોય ને તો માગ્યા, અર્જુને માગ્યું કે મારે તમે જોઈ છે, તો દુર્યોધન એમ કહેજો મારે બે તમે એમને આપી દે, મારે કાંઈ નથી જોયું, તો બહુ સારું થાત. પણ આ તો ઉલટાને જગ્યા રોકી અને બધું હારી ગયું. ના છે તો ખરું ને, હવે આપણને પૂછ્યું નહીં, એ ફોન કર્યો તો આપણે જવાબ દઈ દે. ના, ઘણી વાર મોટા માણસો બહુ મોટી ભૂલો કરતા હોય છે. એટલે એ સૈન્ય માગી લીધું. હવે તમે જુઓ કે એ મહાભારતના યુદ્ધમાં અને મંડાણ થયા, એક બાજુ 11 અક્ષોહિણી સૈન્ય આ રીતે દુર્યોધને ભેળું કર્યું, અને 7 અક્ષોહિણી સૈન્ય, કેટલો ફાંસલો. હે, 4 અક્ષોહિણી એટલે અમુક લાખોની સંખ્યામાં, એટલું અર્જુનની પાસે સૈન્ય, 7નું પહેલા, એની પાસે 11 અક્ષોહિણી સૈન્ય, સમજો ને, માનો કે લાખ, તો આની પાસે 7 લાખ, એની પાસે 11 લાખ સૈન્ય. અને પાછા પાંડવ એટલે કૌરવો પાસે એટલે દુર્યોધન પાસે કેવા મહારથીઓ, અહીં એવા નહોતા. હો, અર્જુનને અહીંયા સલામ છે, મતલબ કે આપણે જો સમજીએ ને તો અહીંયા જ આપણી જીત છે. આ જ જીવનમાં મુદ્દો સમજવા જેવો છે. સામે ભીષ્મ દાદા, એક એક તમે જોજો, ટૂંકમાં કહીશ પણ મજા આવી વાત. ભીષ્મ દાદા, એને એવું વરદાન છે એના બાપનું કે એ પોતે ઈચ્છે તો જ મરે. હવે આને કેમ હરાવો? એને કૃષ્ણ મારી ન શકે, અર્જુન ન મારી શકે, કોઈ મારી ના શકે, મહાદેવ કાળ છે એ ન મારી શકે, કાંઈ બધા પગે લાગીને વિયા જાય. હવે એવાની સામે લડવાનું છે, એ ભગવાન શ્રી કૃષ્ણ વગર મેળ પડે? કોઈ દિવસ જો અર્જુને જો આ પસંદગીમાં ભૂલ કરી હોય તો જીત જ નહીં. એટલે મરે જ નહીં, ડોહો મારે નથી મરવું, લ્યો શું કરું, આવું જ નથી, સાફ કરીને જ જવું છે, તો શું કરો તમે, હજી બેઠા હોત, આ તો દયા કરી, નહીં તો દિલ્હીની ગાદી એમને રોકીને બેઠા હતી. પણ મરે જ નહીં, લો ઈચ્છે તો જ મરે, આ કેવું કહેવાય? કેવા વિચાર કરીએ તો માણસને કંપકંપ આવી જાય કે આની સામે લડવું કેમ, એ પેલા જ કહી દે કે આપણે કઈ સમાધાન કરી નાખો. ઈચ્છે તો એક એક જોજો, બે ત્રણ જ વાત કરી, બાકી તો બહુ લાંબુ છે. મહાભારત તો સવાર સુધી હાલે અને પછી સાંભળીએ એટલે મહાભારત થાય ખરું. ભીષ્મ દાદા, 125 વર્ષ પોઈન્ટ એક વાળ કાળો નહોતો, આંખના પાપીણો છે ને એમાં વાળ ધોળા થઈ ગયા, પણ મહાભારતમાં ઉતરાતા ત્યારે આમ પટકો બાંધી અને ઉતરાતા, ઓપચા ઢળી જતા હતા 125 વર્ષના, પણ આમ બાંધીને ઉતરાતા, અને હાથમાં જે ધનુષ બન આખો રથ અસ્ત્ર શસ્ત્રોથી પીર્યો હોય, અને ભીષ્મ મારે લઈ લઈને મારે. ભારત વર્ષનો એક નંબરનો યોદ્ધો, એનું યુદ્ધ જોવા માટે દેવતાઓ અવકાશમાં છેટા રહીને જોવે. બોથાર બોલતી હોય તમારે, ભયંકર બોથાર. દ્રોણાચાર્ય, એને એવી શક્તિ, કોઈ હથિયાર ફેંકવાનું નહીં, એ તો ભીષ્મ દાદા કરતા પાછું વિચિત્ર. ભીષ્મ તો બાણ ફેંકવાના, આને કોઈ બાણ ફેંકવાના જ નહીં. એના હાથમાં ખાલી જે ધનુષ રાખતા હોય એ ધનુષ પકડીને ઉભા રહીએ, બ્રહ્માંડમાં કોઈ મારી ન શકે, આવું એને વરદાન. ખાલી આમ પકડીને ઉભા રહીએ, તમે વિચાર કરો એની સામે લડવાનું છે, ઓલો ડોહો કાંઈ કરે નહીં, કોઈ બાણ નહીં, કાંઈ નહીં, એકલો ઊભો રહીએ બસ. ગમે તેવા બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, અમોઘાસ્ત્ર, ગમે તેવા મોહનાસ્ત્ર, પાવકાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, ગમે તેવા અસ્ત્ર શસ્ત્ર આવે, ચક્કર મારે દ્રોણાચાર્યને પ્રદક્ષિણા કરીને લે. આવું એની પાસે દિવ્ય શક્તિ હતી, હવે આને મારવો કેમ? અને કૃષ્ણ ભગવાને કંઈક ન કરી શકે, એ હેઠા મૂકી એટલે હેઠા મુકાવવા પડ્યા ને, કે દુર્ અસ્વસ્થામાં ઉપર બહુ પ્રેમ, અસ્વસ્થામાં એ જાણતા તો આપણે આગળ વાત કરી દીધી, છતાં એને અસ્વસ્થામાં એટલે પ્રાણ પ્યારો, એટલે ખોટી પછી અફવા ભગવાન શ્રી કૃષ્ણ ફેલાવવી પડી. આ બધાને એક એક આમ કરીને ડાળ્યા. આ બધું જે ઢાળવાનું કામ એ આઉટ ઓફ કોર્સ જ હતું બધું. એ ચોપડી વાંચે મળે અને કોઈને સૂજે નહીં, કારણ કેમ મારવું, કેમ મારવા, આખી કથા જ છે તમે ચકમા થઈ જાઓ એવી. આ તો આપણા દેશના મૂલ્યો ભૂલી ગયા છીએ આપણે, અને ઈટર ને પીટર ને ફેલવાને એવા તે એવા જેક્સન ફલાણ એના કથાઓ શું જોઈને તમારે કરે છે ગીંગોડાવની. આ તમે જોવો કથાઓ. એટલે પછી અસ્વસ્થામાં હતા એમ કરીને અફવા ઉડાડી હાથી મારી નાખ્યો ભીમે, એનું નામ અસ્વસ્થામાં પાડ્યું, તાત્કાલિક નામકરણ કર્યું. આમ હાચા આ નામ પાડે વિધિવત કરે બધું. અને પછી ભીમે એક જ મારી ગઈ જાય ભા બધાને હાથી નેઠો નાખી દીધો. પછી અશ્વ ભીમ તો રાડે રાડ કાળો કકળાટ કરી મેં, એને માઇક્રોફોનની જરૂર ના પડે. બસ અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાય ગયો. એ પછી વાત આવી, તોય માન્યા નહીં એ કે ભીમ બોલે હું ન માનું. દ્રોણાચાર્ય કે એ કોઈ દી છઠ્ઠીમાં સાચું નથી રોયો, એને મેં ભણાવ્યો છે, મનનો ખબર હોય. હા જવાબ નો આવડે મારી દાઢી પકડી લેતો કે હા, કે તમારે ત્યાં આવું પૂછાય જ કેમ. એટલે આને આ એ કોઈ દિવસ સાચું બોલે જ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર બોલે એ કોઈ દિવસ અસત્ય બોલતા નથી. એ જો બોલે અસ્વસ્થામાં હતા તો જ હું માનું, તો જ હું અસ્ત્ર. અને પાછું પ્રતિજ્ઞા એની, મારા અસ્વસ્થામાં જો કાંઈ થાય તો હું શસ્ત્ર મૂકી દઉં. આ બધાની એક એકની પાછળ એક એક રીઝન, એ બધા રીઝન કાળિયા ઠાકર જાણે, બાકી બધું બધું એકદમ સિક્રેટ. એટલે કે આ જો હથિયાર હેઠો મૂક્યા ભેળો પાડી દેવાનો, એ બધા તૈયાર રાખો. એ પાછું પાછું કોને આથી મોત છે એ બધું એ જાણે. એટલે ઓલા ધૃષ્ટદ્યુમ્નના હાથે દ્રોણાચાર્યનું મોત હતું, ધૃષ્ટદ્યુમ્ન તૈયાર રાખેલો, તું તલવાર બરાબર કાદ તૈયાર રાખજે કે, અને હું આમ કહું ઓલા હું કરી દેવાનું. ત્યારે પછી કોઈને કોઈ તને ગમે એટલા આડા આવે કે અત્યારે નિઃશસ્ત્ર છે અને યુદ્ધના નિયમો છે અને કોઈને શસ્ત્ર નો મરાય નહીં, કોઈને સાંભળતો જ નહીં તું, નહીતર મરી ગયા તમે, કોઈ બચવાના નથી. હા મોકો આપીશ, પણ ઓલા વિશ્વાસુ કેવા. ભગવાને કીધું પૂરું, કૃષ્ણ કીધું પૂરું, બસ દેવા જ મળો. ભીમ આમ ગમે એવો પણ કૃષ્ણ કે પછી વાત પૂરી હો, એમ ભક્તિ વાળો, એમ ભક્તિ વાળો, નહીતર એનું લોહી રે. મહાભારત પેલા પૂરું કરી નાખી. આ બધું બહુ એવું, આ બધાને ભેળા જ ન થવા દક્ષિણ સેનાને. પછી હથિયાર મૂક્યા એમ મર્યા. કર્ણ લ્યો ધકા તું, ઓહો એને કોઈ મારી ન શકો. એ સહસ્ર કૌચી રાક્ષસ હતો, સહસ્ર સો એક, સહસ્ર હજાર, એક હજાર કવચ એના શરીર ઉપર. હવે એ એક કવચ કોણ તોડી શકે, તો કે જે એક હજાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરે ને પછી એની સામે લડવા આવે ને એક હજાર વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે. એક હજાર વર્ષ સાધના કરવાના બ્રહ્મચર્ય પાળીને અને પછી એક હજાર વર્ષ સુધી લડવાનું ત્યારે એક કવચ તૂટે, એવા એક હજાર કવચ એના શરીર ઉપર. એ સહસ્ર કવચી રાખશે તે એ આ નરનારાયણ એટલે થયા. એની સામે પછી નરનારાયણનો હેતુ જુદો છે પણ એની યારે ભટકાણો. પછી તપ કરવાનું શરૂ એમાં જ થયું. નર તપ કરવા બેસે, એક હજાર વર્ષ તપ કરે, એક હજાર વર્ષ સુધી લડે, એક કવચ તોડે એટલે નારાયણ ઊભા થાય. નારાયણ એક કવચ તોડે, એક હજાર વર્ષ લડે, ત્યાં આનું એક હજાર વર્ષ તપ પૂરું થાય. એમ અદલા બદલી તપ કરે ને તોડે, એમ 999 તોડ્યા, એક રહી ગયું અને ઓલો ભાગ્યો કે હવે તો મોત આવ્યું. એટલે ભાગે એટલે રેવા દયા, બે જણા પાછળ દોડ્યા, અથવા તો જે એનો લડવાનો સમય છે એ દોડ્યા પાછળ. એટલે સૂર્યનારાયણના રથમાં ગરી ગયો, મળો કેવો પાવર. તો ઓલો ના પાડે, માય નથી વજન હાલતો, આ ગતિ ધીમી મળવા, તું કોણ છો, પૂછા ઘાંચા વગર ચડી જ ગયો. ના મહારાજ હું તમારો શરણાગત છું. શરણાગત બોલ્યો એટલે સૂર્યનારાયણ કે બોલી ન શક્યા, ભાઈ તું કોણ છો, બસ મને બચાવો, હું તમારો શરણાગત છું. એટલે રહી જા વાંધો નહીં. ભગવાન કે તમે એને ક્યાં રાખ્યો, મહારાજ પણ શરણાગત થઈ ગયો છે પ્રભુ, હવે તમે મૂકી દો. સાર મારો રથ મગરી ગયો, હેઠો ઉતરે ને, હેઠો ઉતરે એટલે મારી ફાડે, એટલે હેઠો જ ઉતરે નહીં. એમાં પછી ઓલા દુર્વાસાએ પાંચ મંત્રો આપ્યા હતા કુંતા માતાને, છ મંત્રો જે આપ્યા હતા એમાં સૂર્યનું આહવાન કુંવારા હતા ને કર્યું અખતરા માટે, કા સાચું કે ખોટું. એ વખતે સૂર્યનારાયણ રથમાં જે આ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો ને એ મૂક્યો ને એ કર્ણ, અને એ કર્ણ કવચ સાથે આવ્યો. હવે 1000 વર્ષ કોણ લડે? એટલે ભગવાને સૂર્યનો દીકરો, અર્જુન ઇન્દ્રનો દીકરો, અને ઇન્દ્રને ચઢાયો અને ગુપ્ત આપી દીધું બધું કે આ આમ છે, એટલે તમે છે ને એ ગંગા સ્નાન કરતો હોય ત્યારે જે માગે ને ત્યારે આપી દે છે, એ વખતે તમે પહોંચજો અને ભિક્ષમ દેહી કરજો અને માગજો કવચ આપી દે. મહારાજ પણ આમ હા હા એમ જ કરવું પડે, પણ હું ત્રિલોકાધિપતિ, હું તો દાન આપું, આમાં આ લેવું પડશે. અને બ્રાહ્મણ ભિક્ષુ જ છે, આ બ્રાહ્મણ ભિક્ષુક, અને ઓલો કર્ણ સ્નાન કરતો હતો ને ગંગાજીમાંથી, અને એમાંથી આવીને જેવો બહાર નીકળ્યા એટલે આ ઇન્દ્ર મહારાજ હતા ને એને બ્રાહ્મણનો વૃદ્ધ બ્રાહ્મણનો એ હાલી ચાલી એક એવો, એણે કીધું મહારાજ ભિક્ષામ દેહી, અરે ભૂદેવ માગી લો, માગી લો, આપશો? હા આપશું. સ્વસ્તિ અસ્તુ, સ્વસ્તિ અસ્તુ. ફરશો ને? કર્ણ બોલ્યો ના ફરી. મહારાજ આપના કવચ અને કુંડળ આપી દે. હે આ બ્રાહ્મણ નથી પણ ઇન્દ્ર છો, ઓળખી ગયો. આ પુત્ર મોહમાં તમે આવ્યા છો અર્જુનને બચાવવા માટે જ, પણ મહારાજ એકવાર વચન બોલ્યા પછી કર્ણ ફરતો નથી. લઈ લો કવચ, હાથેથી ચીરીને આપી દીધા, લઈ જાઓ. આજ મને ગૌરવ મળ્યું છે, કર્ણ કે ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજ આજ મારે દ્વારે ભિક્ષુક થઈને આવ્યો છે. આપી દીધા કવચ કુંડળ. બોલો, ઇન્દ્રને પરસેવો વળી ગયો અને રાજી પણ થઈ ગયા. પછી ઇન્દ્ર રાજી એવા થયા ને, રેવાય નહીં ને આટલું બધું આપ્યું, અમુક શક્તિ બાણ ખેંચીને આપ્યું, આલ્યો. પણ કેવું, જેને મારવું એને સંકલ્પ કરી, કોઈ મંત્ર ફંત્ર નહીં, જેને મારવું હોય આમ મૂકી દેવાનું, એનું માથું કાપીને મારી પાસે સ્વર્ગલોકમાં આવી જશે. ઈ આ આ કર્ણે અર્જુન માટે મૂકી દીધું, વાત પૂરી. ભગવાન જાગી ગયા સવારે, નાસ્તો કર્યા પછી હુતા થાય જાગી ગયા. એલા આને મેં કીધું આ તો દાળ કાઢીને ગયો, કવચ રાખ્યું હતો કઈક બીજો રસ્તો કાઢત, આ તો અમુક શક્તિ દઈને ગયો. એને તો ઓલે અર્જુન ના નામ લઈને મૂકી દીધું. મહાભારતમાં એને એને જ મારું તો, એ મારી નાખેલ પછી થાય શું? અને પછી એ ઓલા ઘટોચકચ ને માય આવીને બોલાવ્યો છે, અને એ આવ્યો છે, અને ઘટોચકચ પછી હાહાકાર મચાવવા માંડ્યો. ત્યારે ભગવાને પ્રેરણા કરીને પછી ઓલો આ બધા હતા ને કૌરુસેનામાં, એ બધા દુર્યોધનની પાછળ પીડ્યા, હવે તમે કયો કર્ણને એને બોલાવો અને અમુક શક્તિ મૂકી દો. કર્ણ કે હું ન મૂકું. હા અરે મૂકી દે, નહીં ત્યારે આગળ પૂરું થઈ જાય. ઓલો તો ખાવા જ મીડ્યો, ઘટોચકચ તો પૈકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલી દે, પૈકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલે, ખાય જ જાય બધું અને ન ફાવે ને ઘા કરે, ક્યાંય ગયું પત્તો જ લાગે નહીં. આવો માયાવી, માથા પર એકે વાળ નહીં, ભીમનો દીકરો હતો એ, હિડમ્બા ત્યાં જન્મ હતો એ, રાક્ષસી માયા. તે પાછો એવો, એને વાગે લોહી પડે, ટીપા પડે, જેટલા ટીપા પડે એટલા રાક્ષસ પેદા થાય. અને એ જન્મા પેલા ભૂખ્યા ખાઉં ખાઉં કરતા, જે આવ્યો એને ખાધું, ખાધું સાફ જ મીંડા કરવા, હાહાકાર. ઓલા હાથી ને ઘોડા ઉભી પૂછડીએ જાય ભાગ્યા, કોઈ હામો ઉભો રહ્યો તો ને. અને ભગવાન કૃષ્ણ દાંત કાઢે, આડો રૂમાલ રાખીને થઈ છે ને તારી, પણ એક વસ્તુ થઈ ગઈ કે હવે આને અમુક છોડવું જ પડશે. એવી કરી અમુક છોડવું પડ્યું. કર્ણે દબાણ કર્યું, ઓલા બતાય પેલા તારે જીવવા દેવા છે કે નહીં તો, પણ એ કે પણ આ મારે હવે જેમ પછી થયું જશે તો જવા દે તું. અને પછી એને અમુક શક્તિ લઈને મારે જવા દે દઉં, અને ઘટોચકર ઉડાડી નાખ્યો. ભગવાન કે હાસ બરાબર. આ જીતાય કોઈ દિવસ? અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતા ને, એ પછી મહાભારતનું યુદ્ધ મંડાણ ઉછળે, નાગજ અંબાણે અસમાનમાં અધરધડમાં ઉડે, પછી ફેલાણા રક્તદળ રધિદર ફેલ્યા, બાપડા હાથીને અશ્વ ડૂબે, પવન ઘોર ઝપાટે કેળ વંધર પડે, એમ પૃથુસર કઈક ના ઢૂંઢ પડ્યા ને, સામ સામા ભીડે વીર સંગ્રામ માં ચોઈ દશ બાંધી જાણે મેઘ ચડ્યા, મારો આવું મહાભારત પણ મંડાણું તો વાત મૂકી દો. પણ એ વાત પાર કેવું ઉતર્યા, અર્જુન ઉતર્યા ને. આ સંસારનું આપણું પણ મહાભારત છે, એમાં ભગવાનનો આશ્રય હોય તો જ પાર ઉતરાય, બાકી પાર ઉતરાય સવાલ નથી. એટલે સંબંધીઓમાં એક બીજી વાત જાણી, દ્રૌપદીને કેમ ભૂલાય? એક પ્રસંગ અર્જુનનો યાદ રહી જાય તોય કામ થઈ જાય જિંદગીમાં, કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી, એક ભગવાનનું બળ રાખવા.